संक्षिप्त नारद पुराण पूर्व भाग भाग पहलो अध्याय 29। यमलोकना मार्ग में पापीओना कष्ट तथा पुण्यात्माओना सुखनु वर्णन तथा कल्पांतर में पण कर्मोना भोगनु प्रतिपादन। श्री सनक जी कहे छे, हे ब्रह्मन, सांभळो, हूँ अति दुर्गम यमलोकना मार्गनु वर्णन करू छू। તે પુણ્યાત્માઓ માટે સુખદ અને પાપીઓ માટે ભયપ્રદ છે। હે મુનીશ્વર, પ્રાચીન જ્ઞાની મુનિઓએ યમલોકના માર્ગનો વિસ્તાર 86,000 યોજનનો બતાવ્યો છે। જે મનુષ્ય અહીં દાન કરે છે તે યમ માર્ગમાં સુખરૂપ જાય છે, અને જે ધર્મહીન છે તે અત્યંત પીડિત થઈને બહુ દુઃખપૂર્વક યાત્રા કરે છે। પાપી મનુષ્ય તે માર્ગ પર દિન ભાવે જોર જોરથી રડે છે, ચીસો પાડે છે, તે અત્યંત ભયભીત અને નગ્ન હોય છે। તેમના કંઠ, હોઠ અને તાળું સુકાઈ જાય છે। યમદૂતો ચાબુક વગેરેથી તથા અનેક પ્રકારના આયુધોથી તેમના પર પ્રહારો કરે છે। તે આમ તેમ ભાગતા રહીને બહુ કષ્ટપૂર્વક તેના પર ચાલે છે। આ માર્ગમાં ક્યાંક કીચડ છે, ક્યાંક ધગધગતો અગ્નિ છે, ક્યાંક થપાવેલી રેતી બિછાવેલી છે, ક્યાંક તીક્ષ્ણ ધારવાળી શિલાઓ છે, ક્યાંક કાંટાવાળા વૃક્ષ છે, અને ક્યાંક એવા એવા પહાડ છે જેની બેખડો પર ચડવું અતિ કષ્ટપ્રદ છે। ક્યાંક કાંટાની બહુ મોટી વાડ છે, ક્યાંક કંદરાઓમાં પ્રવેશ કરવો પડે છે। તે માર્ગમાં ક્યાંક કાંકરા છે, ક્યાંક રોડા છે, ક્યાંક સોઈ જેવા કાંટા વિખરાયેલા છે, તથા ક્યાંક વાદ્ય ગર્જના કરે છે। હે નારદજી, આ પ્રમાણે પાપી મનુષ્ય અનેક પ્રકારના કષ્ટ સહીને યાત્રા કરે છે। કોઈ પાસમાં બાંધેલા હોય છે, કેટલાકને અંકુશોથી ખેંચવામાં આવે છે, અને કેટલાકની પીઠ પર અસ્ત્ર શસ્ત્રોનો માર પડતો રહે છે। આવી દુર્દશા સાથે પાપી તે માર્ગ પર જાય છે। કેટલાકનું નાક છેદીને તેમાં નાથ પોરવી દેવામાં આવે છે, અને તેના દ્વારા તેને ખેંચવામાં આવે છે। કેટલાક આંતરડાથી બંધાયેલા હોય છે, અને કેટલાક પાપી પોતાના શિષ્ટના અગ્રભાગથી લોઢાનો બહુ ભાર ખેંચતા રહીને યાત્રા કરે છે। કોઈ નાકના અગ્રભાગ દ્વારા લોઢાનો ભાર ખેંચે છે, અને કોઈ પાપી બંને કાનોથી અત્યંત ભાર વહન કરે છે। કેટલાક અત્યંત ઊંડા શ્વાસ લે છે, અને કોઈની આંખો ઢાંકી દેવામાં આવે છે। તે માર્ગમાં ક્યાંય વિશ્રામને માટે છાયા અને પીવા માટે જળ સુદ્ધા નથી। તેથી પાપી લોકો જાણતા અથવા અજાણતા પોતાના પાપ કર્મોને માટે શોક કરતા રહીને અત્યંત દુઃખથી યાત્રા કરે છે। હે નારદજી, જે ઉત્તમ બુદ્ધિના માનવ ધાર્મિક અને દાની હોય છે, તેઓ બહુ જ સુખપૂર્વક યમપુરીની યાત્રા કરે છે। અન્નદાન કરનારા સ્વાદિષ્ટ અન્નનું ભોજન કરે છે। જેમણે જળનું દાન કર્યું છે તે પણ અત્યંત સુખી થઈને ઉત્તમ દૂધ પીતા પીતા યાત્રા કરે છે। મઠો અને દહીંનું દાન કરનારા તત્સંબંધી ભોગ પ્રાપ્ત કરે છે। હે દ્વિજશ્રેષ્ઠ, ઘી, મદ અને દૂધનું દાન કરવાવાળા પુરુષ સુધાપાન કરતા કરતા ધર્મરાજના મંદિરમાં જાય છે। શાકનું દાન કરનાર ખીર ખાય છે, અને દીપદાન કરનાર સંપૂર્ણ દિશાઓને પ્રકાશિત કરતો રહીને જાય છે। વસ્ત્રદાન કરનાર પુરુષ દિવ્ય વસ્ત્રોથી વિભૂષિત થઈને યાત્રા કરે છે। જેમણે આભૂષણોનું દાન કર્યું છે તે યમમાર્ગ પર દેવતાઓના મુખથી પોતાની સ્તુતિ સાંભળતો રહીને જાય છે। ગોદાનના પુણ્યથી મનુષ્ય સર્વ પ્રકારના સુખભોગથી સંપન્ન થઈને જાય છે। હે દ્વિજશ્રેષ્ઠ, ઘોડા, હાથી તથા રથની સવારીનું દાન કરનાર પુરુષ સંપૂર્ણ ભોગોથી યુક્ત વિમાન દ્વારા ધર્મરાજના મંદિરમાં જાય છે। જે શ્રેષ્ઠ પુરુષે માતા પિતાની સેવા શુશ્રૂષા કરી છે તે દેવતાઓથી પૂજિત થઈને પ્રસન્ન ચિત્તે ધર્મરાજાની પાસે જાય છે। જે યતિઓ અને વ્રતધારીઓ તથા શ્રેષ્ઠ બ્રાહ્મણોની સેવા કરે છે તે બહુ જ સુખપૂર્વક ધર્મલોકમાં જાય છે। જે પ્રાણી માત્ર પર દયાભાવ રાખે છે તે દ્વિજ દેવતાઓથી પૂજિત થઈને સર્વભોગ સમન્વિત વિમાન દ્વારા યાત્રા કરે છે। જે વિદ્યાદાનમાં તત્પર રહે છે તે બ્રહ્માજીથી તૃપ્ત થતો રહીને યમલોકમાં જાય છે। પુરાણ પાઠ કરનાર પુરુષ મુનીશ્વરો દ્વારા પોતાની સ્તુતિ સાંભળતો રહીને યાત્રા કરે છે। આ પ્રમાણે ધર્મપરાયણ પુરુષ સુખપૂર્વક ધર્મરાજાના નિવાસ સ્થાન પર જાય છે। તે સમયે ધર્મરાજ ચાર ભુજાઓથી યુક્ત થઈ શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરીને બહુ જ સ્નેહથી મિત્રની જેમ તે પુણ્યાત્મા પુરુષોની પૂજા કરે છે। અને આ પ્રમાણે કહે છે, હે બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ પુણ્યાત્મા પુરુષો, જે માનવ જન્મ મળવા છતાં પુણ્ય કરતો નથી તે જ પાપ્યમાં મુખ્ય અને તે આત્મઘાતી છે. જ્યાં નિત્ય માનવ જન્મ પ્રાપ્ત કરીને તેના દ્વારા નિત્ય વસ્તુ એવા ધર્મનું આચરણ કરતો નથી તે ઘોર નરકમાં જાય છે. તેનાથી વધીને મૂર્ખ બીજું કોણ હશે? આ શરીર દુઃખરૂપ છે અને મળ વગેરે દ્વારા અપવિત્ર છે. જે આ શરીરની સ્થિરતા પર વિશ્વાસ કરે છે તેને આત્મઘાતી સમજવો જોઈએ. સર્વભૂતોમાં પ્રાણધારી શ્રેષ્ઠ છે, તેમનામાં પણ જે પશુ પક્ષી વગેરે બુદ્ધિથી જીવન નિર્વાહ કરે છે તે શ્રેષ્ઠ છે, તેમનામાં પણ મનુષ્ય શ્રેષ્ઠ છે. મનુષ્યમાં બ્રાહ્મણ, બ્રાહ્મણોમાં વિદ્વાન અને વિદ્વાનોમાં અચંચળ બુદ્ધિવાળા પુરુષ શ્રેષ્ઠ છે. અચંચળ બુદ્ધિવાળા પુરુષોમાં કર્તવ્યનું પાલન કરનાર શ્રેષ્ઠ છે અને કર્તવ્ય પાલન કરનારાઓમાં પણ બ્રહ્મવાદી વેદનું કથન કરવાવાળા પુરુષ શ્રેષ્ઠ છે. બ્રહ્મવાદીઓમાં પણ તે શ્રેષ્ઠ કહેવાય છે જે મમતા વગેરે દોષોથી રહિત છે. એમની અપેક્ષા પણ તે પુરુષોને શ્રેષ્ઠ સમજવો જોઈએ જે સદા ભગવાનના ધ્યાનમાં તત્પર રહે છે. તેથી સર્વથા પ્રયત્ન કરીને સદાચરણ ઈશ્વરની ભક્તિરૂપ ધર્મનો સંગ્રહ કરવો જોઈએ. ધર્માત્મા સર્વત્ર પૂજાય છે, તેમાં સંશય નથી. તમે લોકો સંપૂર્ણ ભોગોથી સંપન્ન પુણ્યલોકમાં જાઓ. જો કોઈ પાપ છે તો પછી અહીં જ અહીં આવીને તેનું ફળ ભોગવજો. આ પ્રમાણે કહીને યમરાજ તે પુણ્યાત્માઓની પૂજા કરીને તેમને સદગતિએ પહોંચાડી દે છે અને પાપીઓને બોલાવીને તેમને કાલદંડથી બેવડાવીને ફટકારે છે. તે સમયે તેમનો અવાજ પ્રલયકાળના મેઘ સમાન ભયંકર હોય છે અને તેમના શરીરની કાંતિ કજ્જલગીરી સમાન હોય છે. તેમના અસ્ત્રશસ્ત્ર વીજળીની જેમ ચમકે છે જેથી તે બહુ ભયંકર લાગે છે. તેમને 32 ભુજાઓ થઈ જાય છે. શરીરનો વિસ્તાર 3 યોજનનો હોય છે. તેમની લાલ લાલ અને ભયંકર આંખો વાવડી જેવી લાગે છે. બધા દૂતો યમરાજ જેવા થઈને ગર્જનાઓ કરે છે. તેમને જોઈને પાપી જીવો થરથર ધ્રુજવા લાગે છે અને પોતપોતાના કર્મોનો વિચાર કરીને દુઃખી થઈ જાય છે. તે સમયે યમની આજ્ઞાથી ચિત્રગુપ્ત બધા પાપીઓને કહે છે, અરે ઓ દુરાચારી પાપાત્માઓ, તમે બધા અભિમાનથી દૂષિત થઈ રહ્યા છો. તમે અવિવેકીઓએ કામ ક્રોધથી દૂષિત અહંકારયુક્ત ચિત્તથી પાપનું આચરણ કર્યું છે. પહેલાં તો બહુ હર્ષપૂર્વક પાપ કર્યા છે, હવે એ જ પ્રમાણે નરકની યાતનાઓ પણ ભોગવવી જોઈએ. પોતાના કુટુંબ, મિત્ર અને સ્ત્રીને માટે જે પાપ કર્યું છે તેથી તમે અહીં આવી પહોંચ્યા છો, હવે દુઃખી કેમ થાઓ છો? તમે જ વિચારો, જ્યારે પહેલાં તમે પાપાચાર કર્યો હતો તે સમયે વિચાર કેમ ન કર્યો કે યમરાજ આનો દંડ અવશ્ય આપશે? કોઈ ગરીબ હોય કે ધનવાન, મૂર્ખ હોય કે વિદ્વાન અને કાયર હોય કે વીર, યમરાજ સૌની સાથે સમાન વર્તાવ કરે છે. ચિત્રગુપ્તની આ વાત સાંભળીને આ પાપીઓ પોતાના કરેલા કર્મોના માટે શોક કરીને ભયભીત થઈને ચૂપચાપ ઊભા રહી જાય છે. ત્યારે યમરાજની આજ્ઞાનું પાલન કરનાર ક્રૂર, ક્રોધી ને ભયંકર દૂત આ પાપીઓને બળપૂર્વક પકડીને નરકોમાં ફેંકી દે છે. ત્યાં પોતાના પાપોનું ફળ ભોગવીને અંતમાં શેષ પાપના ફળ સ્વરૂપ તેઓ પૃથ્વી પર આવીને સ્થાવર વગેરે યોનિઓમાં જન્મ લે છે. નારદજીએ કહ્યું, હે ભગવાન, મારા મનમાં એક સંદેહ ઉત્પન્ન થયો છે. તમે જ કહ્યું છે કે જે લોકો ગ્રામ દાન વગેરે પુણ્ય કર્મ કરે છે તેમને કોટી સહસ્ત્ર કલ્પો સુધી તેમનો મહાન ભોગ પ્રાપ્ત થાય છે. બીજું એ પણ તમે કહ્યું છે કે પ્રાકૃત પ્રલયમાં સંપૂર્ણ લોકોનો નાશ થઈ જાય છે અને એકમાત્ર ભગવાન વિષ્ણુ જ શેષ રહી જાય છે. તેથી મને એવો સંશય થયો કે પ્રલયકાળ સુધી જીવના પુણ્ય અને પાપભોગની શું સમાપ્તિ થતી નથી? તમે આ સંદેહનું નિવારણ કરવા યોગ્ય છો. શ્રી સનકજી બોલ્યા, હે મહાપ્રાજ્ઞ, ભગવાન નારાયણ અવિનાશી, અનંત, પરમ પ્રકાશ સ્વરૂપ અને સનાતન પુરુષ છે. તેઓ વિશુદ્ધ, નિર્ગુણ, નિત્ય અને માયા મોહથી રહિત છે. પરમાનંદ સ્વરૂપ શ્રી હરિ નિર્ગુણ હોવા છતાં સગુણ જેવા પ્રતીત થાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે રૂપે વ્યક્ત થઈને અલગ અલગ હોય એવા દેખાય છે. તેઓ જ માયાના સંયોગથી સંપૂર્ણ જગતનું કાર્ય કરે છે. તેઓ જ શ્રી હરિ બ્રહ્માજીના રૂપમાં સૃષ્ટિ અને વિષ્ણુના રૂપમાં જગતનું પાલન કરે છે અને અંતમાં ભગવાન રુદ્રના રૂપમાં જ તેઓ સૌને પોતાનો ગ્રાસ બનાવે છે. આ નિશ્ચિત સત્ય છે. પ્રલયકાળ વ્યતીત થયા પછી ભગવાન જનાર્દનને શિષ્ય સૈયાથી ઉઠીને બ્રહ્માજીના રૂપમાં સંપૂર્ણ ચરાચર વિશ્વની પૂર્વકલ્પ અનુસાર સૃષ્ટિ કરે છે. પૂર્વકલ્પમાં જે સ્થાવર જંગમ જીવ જ્યાં જ્યાં સ્થિત હતા, નૂતન જગતમાં બ્રહ્માજી તે સંપૂર્ણ જગતની પૂર્વવત સૃષ્ટિ કરી દે છે. હે વિપ્રવર, કરેલા પાપ પુણ્યનું અક્ષય ફળ અવશ્ય ભોગવવું પડે છે. પ્રલય થઈ ગયા પછી જીવના જે કર્મોનું ફળ શેષ રહે છે તે બીજા કલ્પમાં નવી સૃષ્ટિ થતાં તે જીવન પુનઃ પોતાના પૂર્વ કર્મોને ભોગ ભોગવે છે. કોઈ પણ કર્મ કરોડો કલ્પોમાં પણ ભોગવ્યા વિના નષ્ટ થતું નથી. પોતે કરેલા શુભ કે અશુભ કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. ના ભુક્તમ ક્ષીયતે કર્મ કલ્પ કોટી સતેરપી અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. નારદ પુરાણ પૂર્વભાગ એક અધ્યાય 31 શ્લોક સંખ્યા 69-70 અધ્યાય 29 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.